અસરો બહાર પણ છતાં ત્યાંના લોક છે તે મનમાં જુદું હોય, વાળીમાં જુદું હોય, વસ્ત્ર માં જુદું હોય, એવા લોક નહીં થઈ જાય. દુઃખ તો હોય એ દુઃખ નહીં જુદું, કેવું એ દુઃખ માં છે ને કે તમે એમ કહો વિડ્યુ હેલ્પ ની ઉપર લગા ભાજા બીજું કેવું. અને સારો માણસ હોય હું કાતર જોવા મોટા દોષ ના કાતર થી બીજા બધા માણસ છે ને આધ્યાત્મિક દ્રષ્ટિએ કાતર મહાન પુરુષ. આધ્યાત્મિક દ્રષ્ટિએ કાતર સિવાય બીજા આપડે તેના બોસ હોય છે બોલાય લો આપડે એ લોકો ના બધું ઇગોઇઝમ હોય, નરમ ઇગોઇઝમ ના હોય, એટલે હું એને ભરું તો નહીં, ઠપકારું નહીં, ઉઠતો હું એનો નોકર જેવો થઈ જવું, તો એટલે એના દુઃખ ના થાય. પણ તે એનો ગવાડો એને નહીં કરાવડાવું તમારી હાજરીમાં ના આપણે બેસો ને આપણે આપણે ઘેર જ્ઞાની પુરુષ ને ઘેર ગાય વધી રાખી તેથી આપણે મંત્ર બોલવા મળે ગાય લીધે છે એ નથી કશું. માણસ નું રૂપ છે 35% માણસ નું માણસ છે એટલું જ છે અને તેનો આધ્યાત્મિક વાળો છે 45% નો છે તો આપણે તો 60% ના માણસ છે. એટલે આ દેશ ના વિજ્ઞાન સિવાય મોક્ષ કોઈનો થયો નથી, થશે નહીં. શું થયું? મુક્તિ ધર્મ સમજવાના માટે જ આ ભૂમિકા છે. શું છે? મુક્તિ ધર્મ સમજવા. હા, પેલા તો એમની દિવાળ વાંધ્યો છે પણ એ જે તમારા જે આધ્યાત્મિક વાળા છે ને એ ફોરિન વાળા ને દિવાળ વાંધ્યો છે. આ ખબર પડી ને જ્યાંથી બોલે ત્યાંથી કરેક્ટ જ હોય, કશું વાળો માથી ના બોલેલું હોય, કેવું ખબર થાય ને. હિન્દુસ્તાન સિવાય જગત ના કોઈ પણ દેશ માં ઉત્પન્ન નથી થાય એવા સાચી. આ કિનારા ની બહાર નહીં, આપણા કિનારા ની બહાર નહીં, અફઘાનિસ્તાન માં ના થાય, સિંધ માં થાય. જે પેલા ઘાટ છે ને આગળ, એ ઘાટ નું બંધારણ છે આપણું હિન્દુસ્તાન. સિંધ થી આગળ જવા ઘાટ છે, એ બધા ઘાટ થી મળી રહે, હિમાલય બધી રહી, બધી જે દિવાલ છે આ બાજુ બધી આ દિવાલ છે, આ બાજુ દરિયાની દિવાલ છે, એવો આ હિન્દુસ્તાન દેશ. એ પછી દક્ષિણ માં જન્મેલો હોય, ગમે તો જન્મેલો હોય, બરોબર ને? બકરી બે બે ઘર છે એવું એ સમજ્યો નથી. એ શું છે જે બોલનારો તે સમજ્યો નથી. હવે એમના પગે લાગે લેવા થઈ જાય, જેને તમે ભજો નહિ બુદ્ધિ માં ના ઉતરે તો દવા દેજો, બાજુમાં ગજમ મૂકી રાખજો, નાખી ના દેજો. શું કહ્યું? એક શબ્દ નાખવા દેવાના હોય ના સમજ પડે તો ગજમ મૂકી રાખજો. આ સમજ ના પડી મારી ગજમ મૂકી રાખજો. તો ભાઈ નાખવા દેવી ચીજ નથી આ. નિષ્પક્ષપાતી હોત તો પક્ષપાતી થાય. તું નિષ્પક્ષપાતી નથી, પક્ષપાતી નથી. ભગવાન એટલે ભગવાન. શું કહ્યું? ભગવાન એટલે ભગવાન. જે આ બધા ગુણો ડિક્ટરી માં આવ્યા છે એ ગુણો માં એક ગુણ ભગવાન નથી. આ બધા ડિક્ટરી ના ગુણ છે. શું છે? હા આવતર ભગવાન સિવાય બીજું જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ ના ગુણો છે. શું છે? પ્રકૃતિ ના ગુણો. આ જગત માં ભગવાન ને પ્રકૃતિ બે જ છે. તે પ્રકૃતિ ના ગુણો આ બધા આમાં હોય છે. ડિક્શનરીમાં ભગવાન ના ગુણો એટલે ભગવાન એટલે ભગવાન છે. પરમાત્મા એટલે પરમાત્મા. શું છે? તમારે જુઓ છે પરમાત્મા જોવો તમારે દેખાય છે. પણ આ વાત તમને સમજાય? આપડે આ હિન્દુસ્તાની ના પડી ના સમજ પડે. ગજા બરાજો નાખી ના દેશો ખબર પડે નહીં. કારણ કે તમે તો કેટલા તમારી પાસે સમજવાનું શું સાધન છે? તમારી પાસે બુદ્ધિ એટલું જ સાધન છે. શું છે? બુદ્ધિ એટલું. એવી કોઈ સાધન છે સમજવાનું તમારી પાસે? માટે આ કેટલીક વસ્તુ મારી બુદ્ધિ થી પણ ના સમજાય એવી વાતો હોય. અને તે વહેલે મળે બહુ જ બુદ્ધિ ઉંદર હું સૂક્ષ્મ બુદ્ધિ કરતો હોઉં ત્યારે એ સમજાય. તો આ મારી વાત તમને તરત પહોંચે છે એનું શું કારણ? સમજવાની એમ કે અને આ તમે તે ફળીને બોલાવવાનો કે તેના તેના અધ્યાપી હોય તેને બોલાવવાનો રામ તરી તેના અધ્યાપી કે રિલેટિવ છે તેમ. શું કહ્યું? રિલેટિવ તો ફળ એનો ત્યાંનો અધ્યાત્મ કામમાં શું લાગે? શું બાળાના કામમાં ના લાગે? આ ગુજરાત સ્કૂલ ના ફર્સ્ટ સ્ટેન્ડર્ડ ના છોકરાઓ માસ્ટરો હોય તો કોલેજ માં ચાલે ખરા? ફર્સ્ટ સ્ટેન્ડર્ડ ના છોકરા બહુ વખાણ વખાણ કરે તો આપડે એને ભલે મળી જવા? હું રેશન નહીં બોલું, મને તો વિતરાગ તરીકે બોલું છું. આખું જગત જ મને એક જ મારું એક જ કરું છે. હું એટલો હિન્દુસ્તાની તરીકે હું બોલતો નથી. આખા જગત ના કલ્યાણ માટે મારો મેઇન વાત છે. શું છે? જેમ છે બોલવું ને. હરી બે પેશન્ટ આવ્યા તો એનો ધર્મ પામમાં આવી લોકો ઉભા થઈ ગયા. તો હરી દેશમાં ધર્મ પામા તો છે અગર તો દિવાળી હશે તો આપડે આ સાધુ સંન્યાસ એ બધી દિવાળી હશે. તમારા માટે આ સાધુ સંન્યાસ તો દિવાળી ભલે પરપંચી થોડો હોય એનો વધુ ને. એ તો અનસ્કાર નથી. પોપટ પોપટ પોપટ નો તમે શીખવાડો. બોલો રામ બોલો રામ તે કે આ રામ ગયા રામ બોલે તેમાં તમે એમ સમજી ગયા કે સમજી ગયો, તમે શું સમજાય, શું સમજાય છે? છોકરો બોલે ગયા રામ ગયા રામ આવો રામ સિંહ ભાઈ એવું બોલે તો તમે એમ ઘણો ભોગો વાતો બધો પ્રેમ વારો થઈ ગયો છે. તમે શું કલ્યાણ કેવો છે, મસ્ત છે, તમને તો એમ જ લાગુ આ રામ તો ભગત થઈ ગયો ને ખરો છે, ઉપર ભગત થઈ ગયો કે છે મને એને તરફ એમના સાયન્સ શું બધું વાત કરી રાખ્યું. તમે ના સમજી શકો એટલે એના સાયન્ટિસ્ટો સમજી શકે એ વાત હું એક્સેપ્ટ કરું તો, પણ બરાબર સાયન્ટિસ્ટો આવેલા જ છે. પામી શકે ખરા, પામી શકે ખરા, સમજી શકે, પામી સમજી શકે ખરા, પામી ના શકે. તમે પામો પણ એ પામી ના શકે, કારણ તમે પાત્ર થયેલા છો, એ અપાત્ર છે. પણ પરદેશ ના બધા જ માણસો અપાત્ર છે, હિન્દુસ્તાન સિવાય કેટલાક હિન્દુસ્તાન અમદાવાદ થોડા ઘણા વિચાર કરતા થઈ ગયા છે કે પૂરે જન્મ હોવો જોઈએ, કઈક હકીકત માં હોવું જોઈએ, એવું શંકાઓ પડી છે લોકો. શું પડી છે શંકાઓ? બાકી આ હિન્દુસ્તાન સિવાય બાદ પુનર્ધર્મ જ સમજતું નથી. શું કહે બધું સમજાય છે ને? તમારા અનુભવની વાત છે ને? અનુભવ હિન્દુસ્તાન સિવાય બીજા નથી. હવે પુનર્જન્મ સમજતા નથી, છતાં એમની એમની ભાષા ભાષા પૂર્ણ છે. હાથ નિયમ સમય નહીં. અરે આવો આવો સારો બોલે ભલા કહી છે ને તમે? હા બરા ક્યાં આવીએ તારે ઉપર કે છે બતાડો બેસો શું ચાપી જો તારે ટકના પેલા કે છે એમ જમવાના જ તમને બધાને વાત ગમે છે બધાને કંટાળો નહીં આવતો અમને કંટાળો નહીં આવતો આજ તો મજા પડે બધા શું કહ્યું હિન્દુસ્તાનના લોકો ભગવાન છે એમ જ મારે કહેવું કરશે એમને ભગવાન મળ્યા નથી મળે કે તમે એમને શું કરો છે ક્યાં છે મને કે તમે શું કરો હા એનું લાયક ના લાગે તો પરદેશ નો જન્મ ના કોઈ મનુષ્ય નો શું કરો નહીં થયો કેટલાક ખોરવા એવા છે ઘણી પરદેશ માં થતા જ નથી કોઈ દેશ માં હિન્દુસ્તાન માં કેટલાક ખોરવા ને કેટલાક ઘર એવા પ્રકાર નો છે કે જે પરદેશ માં કોઈ ભૂમિ માં નહીં થતા બઉ ઉત્તમ પુરુષ છે ઉત્તમ હશે એને કામ તો નહીં કુદરતી કુદરતી દિશા બરોબર નથી આ તો ત્યાં આગળ સૂર્ય નારાયણ ઉજવ્યો ને તેથી અમેરિકો નો અને ઇંગ્લેન્ડ ના એ સૂર્યનારાયણ અસર થયો નઈ તેની હાથે આ અમેરિકો ના છોકરા અહીંયા આવે છે તમે જોયા છે અમેરિકો ના ભારતદારો અહીંયા આવે છે તમે જોયેલા ક્યાં જોયા હતા શું નામ છું શું લોકો કે આપડા લોકો અમે બધા સંજોગો તૈયાર થયા ગીપી થઈ જશે વાર નહીં લાગે અને આપડા હિસ્ટી નહીં થાય કેટલા તને બનાવે તારે ગધું કપાય છે એનો 16 અવતાર હોય. કેવો હોય? એટા ટાઈમ 16 અવતાર એટા ટાઈમ ત્યાં અહીંયા આગળ આ ભાઈ ના અમુક ગજામાંથી લેવું છે તે અવધાન, આ દરવાજે નીકળવાનું તે અવધાન, તેને સાહેબ ઉભા રહ્યા છે તે અવધાન, તેને ઘરે નીકળવું તે અવધાન, જોવાનું શું કેવું છે તે અવધાન, બધા હું અવધાન એના વિચારે ઘટવું કપાય. જે ખરો બીએસસી કાપી દો બીએસસી તો કઈ જાય, તમે થતું ને તો અમારું તો બધું જ કેવું. જયારે તમે આટલા રૂપિયા બધા જોયેલા છે તો તમારાથી પહોંચતી નથી આઠ અવધાન ને આપણામાં વ્યવહાર બહુ મોટામાં મોટો બુદ્ધિશાળી કહેવામાં આવે છે અને એને તો 16 અવધાન છે. એનો ચિત્ત હોય મનના દરવાજા બધા બધા ખુલ્લા થઈ જાય અને તમારી પાસે તાળા મારેલા ઉભા આગળ આડા આડા મને બ્લોક એન્ટ્રી કરેલો મારો સાત અધિકાર કરી તાળું ઉભા રહે. આ બધું સમજવા જેવું છે. આ તો બહુ ઊંડું સાહેબ છે. ફોરીને આપણે ખોટું નથી કે ફોરીન એ હજુ પુનર્જન્મ છે ત્યાં સૂર્ય સમજ્યું નથી. શું કહ્યું? પુનર્જન્મ છે ત્યાં સુધી હજુ તમને સમજવા માટે હજુ તો બાળક અવાર છે. અહીંના ના ત્યારે બની ના પેલા એવું નહીં કે અમુક ક્લાસમાં જ માણસો વધારે સંખ્યા અમુક ક્લાસના જ વધારે સંખ્યા ત્યાં લાઈટ તમે નિરીક્ષણ કરો 5 કલાક સુધી 8 કલાક સુધી આ શું ના કરે અને આપડે તો 5 મિનિટ માં આમ અને એ તો બેઠો હોય ને ભૂડિયો બેઠો આપડા ભૂડિયા જનતા વધારે એવું તમે જોયેલા નથી એમના સંચારતા ઓછી લાગેલી બઉ એક્સ્ટ્રા ઓર્ડિનરી સંસદ થયા પછી પછી અચળ થવા મળે. શું થાય? અચળ. હા, હું અચળ છું. હું ચલાયમાન ના કરું. ઉપર થી બોમ્બ પડતા હોય, એટમ બોમ્બ પડતા ચલાયમાન બહુ ચલાયમાન થાય. એમને પડવાના થાય પેલા ગભરા પણ નાચતા પેલા ચકલાની પેટ. અને આ લોકો ચકલાની પેટ ના નાઈ જાય. આપડા હિન્દુસ્તાન ચકલાની એના પેટ ના નાઈ જાય. આપડા સાથે કહું ભાગે જ ભાગે નહીં તો ના ભાગે. જો જોવા આવ્યો કે નહીં જવું આ કેટલા નહીં બોલું ચાલો. એટલે બહુ ગમતો કે ભાવ છે બોલે નઈ પા અર્ધા કલાક સુધી બોલે નઈ એક કલાક માં છે ને આવું એને પૂછવા તો એટલે બાહ્ય ડેવલપમેન્ટ છે, બાહ્ય વિજ્ઞાન. શું કહ્યું? એ બાહ્ય વિજ્ઞાન એમની પાસે ના હોય તો અંતર વિજ્ઞાન એમનું ચાલતું નથી. એમની મશીનરી અંતરમાં કેટલી ચાલે છે તે કહું તમે. તમારી એક સેકન્ડે 1500 રિવોલ્યુશન હોય તો એની એક સેકન્ડે 50 રિવોલ્યુશન છે. રિવોલ્યુશન એટલે શું? કે તમારી આંતરિક જાગૃતિ એક સેકન્ડ માં તો ઘર યાદ આવી જાય, પેલું યાદ આવી જાય, પેલું યાદ આવી જાય, પેલું યાદ આવી જાય. શું પછી રમવા ગયો તો બસ રમવા ગયો. અને એક વસ્તુ સારી ના કહેવાય કે જે વખતે જે કરવાનો નિર્ણય કર્યો હોય એમાં તે મને એકાગ્ર કરી છે. એ વસ્તુ સારી નહીં? સારી ખરી, ઉતરી પડો તો સારી તમને. પણ પછી તેલ ઉતરી પડ્યાનું શોધી થયા તમે. બાકી નહીં કરવા માટે નહીં આવ્યા. હવે એક જ પૂરો અંગો ને તો પેલી બાબત એવું જ છે. તેથી અમારા ભૂલની પાસે હશે કરાવી નહીં. રિવોલ્યુશન શું એટલે તમે જે સમજાવવા માંગો છો રી, એ મારવાનું. તમારું રિવોલ્યુશન તમારા રિવોલ્યુશન જેટલા છે એ રિવોલ્યુશન એ મારું એન્જિન ને પચાસ એને કાઉન્ટર પૂરી મૂકીને હું ગોઠવી દઉં છું. એટલે મારા રિવોલ્યુશન હિસાબ વગરના છે. કેટલા છે? હા, તો જો મારા હિસાબ વગરના રિવોલ્યુશન જોડે તમારો સીધો ડિરેક્ટ પડતો આપવું તો તમે તૂટી જાઓ. એટલે મારે કાઉન્ટર પૂજો ગોઠવી કરે. શું ગોઠવવું પડશે? કાઉન્ટર. અને પછી તમારે મારા રિવોલ્યુશન અઠા કરીએ. હવે તમારે છે એ લોકોની જોડે કાઉન્ટર પૂજો કેટલી કાઉન્ટર પૂજો ગોઠવો સર તમારે જે માંગ આપડે જળ કોઈ માણસ લેલો જળ જળ આ જળ જેવો માણસ છે. કોટ દાડા હોય, બીજી દાડા હોય, જળ જેવો લાગતો હોય તો તેને રિવર શું ઓછા પડતા. અને કેટલાક ના રિવોલ્યુશન તો એવા હોય કે તમારા બોલતા પહેલા આખું વાંચી પડી જાય. અને કેટલાક ના રિવોલ્યુશન એવા તમે જે કહેવા માંગો છો તે પેલો સમજી ના શકે. તમે ફરી એને કહેવા માંગો તો ના સમજી શકે. તો બને ના બને તમે શું કારણ રિવોલ્યુશન નથી બોલતા. હું મારા ફૂલ રિવોલ્યુશન માં કારણ વાત કરે છે તમે ના સમજી શકો. એટલે હું કાઉન્ટર પૂજો ગોઠવીને બોલું છું. આ કાઉન્ટર પૂજો તમે જાણો છો બધું એના કેલ્ક્યુલેશન કરવા માટે. હા, તે ગોઠવીને બોલું છું. તે તો આપણા દેશમાં એવા કોઈ જડ માણસો એવા જડ કોના સંગમાં પડી રહ્યા છે? કંઈ કોનો ભારતીય નો છે એમના કરતા ઘણા ઊંચા કહેવાય. કારણ કે આપણા સંઘમાં રહે છે એમના કરતા ઘણા ઊંચા કહેવાય. એ લોકોને આ જે રીતે હું કહું છું ને એ રીતે આપણે બોલવું ના જોઈએ. એ તમને સમજાવવા માટે બોલું છું. મને એમની કોઈ કક્ષા પક્ષે નથી. તમને એક્ઝેક્ટ આ જગતની એક્ઝેક્ટનેસ સમજાવવા માંગુ છું. તો એમની પાસે તો હું એવું ના બોલું. એમને હું તો વર્ક કરે શું થાય. કારણ કે અત્યારે તો એ ઉપયોગ થઈ બેઠેલા છે ને. અત્યારે તો બધે અન્ય આત્મ સત્તાઓ પારે કે નહીં છે. સત્તા ના હોય તો આપણે બોલીએ શું કહ્યું. પણ સત્તા હોય એટલે બોલાવી બોલાય તો અવરું સમજે. બીજું કશું નહીં, મને કંઈ ભીક નહીં આવે. ભાઈ અવરું સમજે કે આ ઇન્ડિયન શું બોલી રહ્યો છે. અને લવારો તો એવું બોલે. શું બોલે? લવારો એટલે મારા શબ્દો નહીં, લવારો છે. શું કે કાંઈ સમજતો નથી એ. અને મારા શબ્દો ખોટા દેખાય એના કરતાં હું બોલું જ નહીં. સમજો ને? અને એ કહે કે અમે કહેવા તો હું કહું ભાઈ તમારી દ્રષ્ટિથી બિલકુલ બહુ ઊંચા માણસો છે. પણ તમારી દ્રષ્ટિથી એવું કહું. શું બોલું? સબકોન્શિયસ માઇન્ડ ફિઝિકલ ખરું, હા સબકોન્શિયસ માઇન્ડ ફિઝિકલ ખરું, સબકોન્શિયસ માઇન્ડ ફિઝિકલ એ શું સ્વરૂપે? એમ તો એ સૂક્ષ્મ સ્વરૂપે છે, કોન્શિયસ સૂક્ષ્મ સ્વરૂપે છે ફિઝિકલ, અને પેલું સ્થૂળ સ્વરૂપે છે. તો પેલું તો પેલું તો આ જે અણુ અણુ અણુ અણુ તપાસ કરે ને અણુ, એ અણુ અણુ ને ત્યાં જવાની દ્રષ્ટિ જોવા જાય તો જોવા દેખાય એવું છે. પેલું તો ફૂલ વાયુ તો એ તો દેખાય એવું છે, અહંકારે દેખાય એવું થોડું છે. એટલે ફરે વાર ને આવું છે એના સાયન્ટિસ્ટ મારા પહેલા વગાડું એવું તો કહેવું પડે. આ વાત મારે સમજાવી હોય એમને કહું કે તમારી બધી વાત હું સમજાવવા માગું છું, કે જયારે આ લેવલ ની વાત સમજાવવા માંગુ ઇન્ડિયા આત્મારૂપી છે એવું કે આપણે કેમ નહીં કરીએ? આપણે આત્માનું સ્વરૂપ શું? આત્મારૂપી છે આત્માનું સ્વરૂપ. આત્મા એટલે આત્મા એનો અર્થ જ છો એ સંજ્ઞા છે, સંજ્ઞા સૂચક શબ્દ છે, સંજ્ઞા સૂચક બોલા હું પણ આને સંજ્ઞા સૂચક શબ્દ છે. તો મોટા દાવામ લાવો, મોટા દાવો શ્રીયામ લાવો, અહીંયા મૂળામ લાવો, એવા બાબરખંડ તો હજી બહુ દુઃખ છે, બધા લોકો નથી બહુ દુઃખ છે બાબરખંડ નું દુઃખ છે. ગોંડો અહંકાર પેલા બહુ હતો, ગોંડો અહંકાર બહુ હતો, ગોંડો અહંકાર હતો. જેને અજ્ઞાન તરીકે દેખાય છે અનુભવ કરી જાય દાદા. વાડા એવા હોય છે, આ વાડા એવા હોય છે ને બહાર નીકળવા જ ના દે. ઘણી જાત હિન્દુસ્તાન વાડા થી વાડા નું પોઈઝન બેસે, વાડો માં રહેતો હોય માણસ ને વાડા નું પોઈઝન ના હોય એ માણસ સારો કહેવાય. તો અમારું બે વર્ષથી છે ને આપણે ત્યાં મંદિર છે, મંદિર છે ભાવબાજી એ જ્ઞાન માં બે વર્ષ તો પ્રયત્ન કરું છું પણ એ કહેશું ના અમારે તમારો માનેલો આત્મા એ પ્રતિષ્ઠિત આત્મા નહીં ત્યાં સુધી જઈ શકે આખા જગત માં સાત હાર જાતે ધર્મસાર એ જગત નો સાર ધર્મસાર દાતરા ધર્મ જ ખોટો છે ધર્મ ખોટો છે ધર્મસાર પ્રાપ્ત ના ધર્મસાર એટલે શું કે રૌદ્ર ધ્યાન આર્થિક ધ્યાન બે બંધ રૌદ્ર ધ્યાન એટલે શું અહંકાર ના હોય ધ્યાનમાં અહંકાર ના હોય ધ્યાન છે ને ધ્યાન એમાં અહંકાર ના હોય તેને ધ્યાન કહેવાય ધર્મ ધ્યાન કહો છો એમાં અહંકાર ખબર એમાં અહંકાર આપણે જ્યાં રૌદ્ર ધ્યાન આર્દ્ર ધ્યાન અને ધર્મ ધ્યાન કહ્યું તમે ત્યાં ફિઝિકલ ના ધ્યાન બતાવ્યા છે બધા એને પણ ધ્યાન જ કે છે ને લોકો હા પણ ધ્યાન ને અડે નહીં ક્રિયા ને અડે દાદા રૌદ્ર ધ્યાન અને જે આત્મ ધ્યાન છે એનો નિમિત્ત અહંકાર ખરો ના દાદા નિમિત્ત જો નહીં ક્રિયા અહંકાર નહીં પણ જે ધ્યાન અહંકાર ને ધ્યાન ને અહંકાર ક્રિયા એ ધ્યાન નથી ધ્યાન એને કહેવાય કે અહંકાર સ્પર્શે નહીં એટલે ક્રિયા એ ધ્યાન નથી એવું કહેવાય ને એમ ક્રિયા એ ધ્યાન નથી ક્રિયામાંથી ઉત્પન્ન થતું એ ધ્યાન અહંકાર તો ધ્યાન બેઠો જ નહીં ને પછી ધ્યાન રહે જ નહીં ને એ અહંકાર ની હાજરી હોય તો ધ્યાન રહે જ નહીં એટલે આ બધા ધ્યાન કરે છે ને એ ધ્યાન ધ્યાન ગણા તો નથી એકાગ્રતા કહેવાય એકાગ્રતા ના પહેલા તો ધ્યાન નામ પાડી દીધું એ કાલે સમજ પાડી નથી અને ધ્યાનમાં તો અહંકાર હોય જ નહીં જગતના લોકોને બે ધ્યાન થયા જ કરતા આ તો ધ્યાન થતું છે પણ એમાં અહંકાર ના હોય એ ધ્યાનમાં અહંકાર હતો એને ખબર પડી જાય કે અહંકાર નો સ્પર્શ ના થાય ક્રિયા ક્રિયા ને અહંકાર તો એ સાથે હોય એમાંથી જે ઉત્પન્ન પરિણામ થતો એ ધ્યાન છે શુક્લ ધ્યાને અહંકાર સ્પર્શે નહીં તો શુક્લ ધ્યાન કરે તો ધર્મ ધ્યાને અહંકાર સ્પર્શે નહીં તો શુક્લ ધ્યાન કરે અહંકાર સ્પર્શે એમનું ધ્યાન છે પણ જે ધ્યાન ની વાત કરીએ ક્રિયા નું પરિણામ તો નથી જ ને જે ધ્યાન ની આપણે વાત કરીએ છીએ એ ક્રિયા નું પરિણામ તો નહીં ને એ અહંકાર ના ક્રિયા નો પરિણામ છે શું છે અહંકાર ની ક્રિયા ના પરિણામ તો અહંકાર જ હોય ને એવું નહીં પરિણામ એટલે હું કહેવા શું માગું છું અમારે એ તત્વ ઉભું થવું જોઈએ ધ્યાન રિલેટિવ કહેવાય, પણ હોય છે તે એ ધ્યાન આ નિરહંકારી છે. શું છે ધ્યાન ને અહંકાર કરતો જ નથી, અહંકાર કરે છે. પછી આજે ધર્મ ધ્યાન છે એમાં અહંકાર ની તો હાજરી હોય જ નહીં, એના કારણે હોય જ નહીં. શુક્લ ધ્યાન તો પછી બહુ ઊંચી વસ્તુ છે. અહંકાર બિલકુલ સમજે છે તે પાછો અહંકાર ને, એ જે સમજે છે એ બી અહંકાર ના, એ જે સમજે છે આ જે આપ કહો છો એ જે સમજે છે એ બી અહંકાર ના સમજે છે. આ વાત મારી વાત સમજે છે અહંકાર કેમ છે એટલે ભજના શક્તિ આ લેવા દેવા કરના શક્તિ બહાર આ વાત કરી માને જ નહીં કોઈ બહાર આ વાત કરી એમ કોઈ માને નહીં. દાદા કાલે એવું બન્યું જયારે ચાર સંસ્થા હતા તો એમના ડેપ્યુટી હતા કાલે ઓફિસમાં, એમને કઈ વાત કરી બહુ ઢસો દખલ થાય. જ્ઞાતા અને ઘેય એ જ રહ્યું. હવે જ્ઞાતા એ જન્મ જ છે અને ધ્યાનમાં લાવવો પડતો નથી અને સંજોગોને માત્ર જુએ છે અને સંજોગો પાસે ફેરફાર ઈચ્છે છે તો એ વચ્ચે જે ઊભું થયું અજ્ઞાન ઊભું થાય એ અજ્ઞાન મજબૂત થાય. હું ધ્યાન કરું છું બરાબર, ધ્યાન અહંકાર ને સ્પર્શ કરતું જ નથી એવું કહેવામાં બરોબર. અને જે તમે કરો છો એ બધી એકાગ્રતા કરો છો. હા બરોબર, પારકા ને કહીશું તો અડચણ વાળું પારકા ને કયું પણ નુકસાન કરે એવું કઈ પણ કયું વિચાર્યા એમાંથી રહું તો ધ્યાન ઉભું થાય. અને તે પાછું અહંકાર નું સ્પર્શ વગર નું ધ્યાન કરે આખી જિંદગી અહંકાર સ્પર્શે નહીં એનું નામ ધ્યાન છે. અહંકાર સ્પર્શે નહીં એ અને ધ્યાતા પેલા પેલા એકાગ્રતા થી ઉત્પન્ન થતું એ ધ્યાન આપણા મહાત્મા બે નથી હોતું એટલે ધર્મ સાધુ પ્રાપ્ત થઈ ગયેલો છે ત્યારે દાડે પછી છે તે ધર્મ ધ્યાન નથી ધ્યાન થાય ધર્મસાર તો ત્યારે જે જગત આખું ધર્મસાર પ્રાપ્ત કરવા માટે મલખા મારી રહી છે તે એક જ ધ્યાન અને જે અમદાવાદમાં અમદાવાદ માટે સુરત ભણી કહેતા રહ્યા તે અધિકારી નહીં એટલે કેટલાય લોકો આમ પાછા ભર્યા છે. અહંકાર ની જરૂર નહી હવે ધ્યાતા એ અહંકાર હોય કે ના હોય ધ્યાતા એ અહંકાર હોય કે ના હોય નિરહંકારી ધ્યાતા હોય ને તો શુક્લ ધ્યાન ઉત્પન્ન થાય અને નહીં તો ધર્મ ધ્યાન થાય મિત્રો ધ્યાન થાય અહંકારી વાળું હોય. એટલે ધ્યાતા પદ અહંકારી હોય કે નિરહંકારી હોય પણ એના પરિણામ સ્વરૂપ જે ઉત્પન્ન થાય છે ધ્યાન એમાં અહંકાર નથી એટલે એમાં અહંકાર નો ક્યાં પાર્ટ છે. અને શુક્લ ધ્યાન પરિણામ આવશે ત્યારે મોક્ષ થશે. ધ્યેય નક્કી થાય છે તેમાં અહંકાર નો ભાગ ખરો? ધ્યેય નક્કી થાય છે અને ધ્યાતા અહંકાર, એ તો કયું ક્લિયર? અને ધ્યેય મોક્ષ નું ધ્યેય તેમાં નિરહંકારી અને ધ્યાતા નિરહંકારી એટલે શુક્લ ધ્યાન છે. ધર્મ ધ્યાન માં થોડું અહંકાર ની હાજરી થઈ ને, ધર્મ ધ્યાન માં અહંકાર ની થોડી સૂક્ષ્મ હાજરી કરી પરિણામો આવે તે જે એના કર્મો કરે તે એના પરિણામ સ્વરૂપ કરે એમ. કોઈને શુક્લ ધ્યાન હોય તો એનાથી જે કર્મો થશે એ સારા થશે, અને જે ધર્મ ધ્યાન માં આવે તો એના જે ઉતરતા થશે એ વાત કરી. શુક્લ ધ્યાન હોય ને તો કર્મ શ્રમિક માર્ગ માં થાય નહી, આ તો અવક્રમ માર્ગ છે એટલે થાય. તે પોતાને કરતા પડે નહીં તો નિકાલી જાય, ઓટોમેટિક ઓટોમેટિક નિકાલી જાય તો વગર થાય. અને શ્રમિક માં એ હોય નહીં કર્મ પૂતગલ છે. ચાર પ્રકારના ધ્યાન રહેવાના પૂતગલ, હવે જે જે પૂતગલ ની સ્થિતિ એ પ્રકારના ધ્યાન રહેવાનું. હા, પછી હવે પૂતગલ થી જે કર્મ થશે ધ્યાન મુજબ થશે ને. હવે એક પૂતગલ છે જેને રૌદ્ર ધ્યાન છે એને રૌદ્ર ધ્યાન મુજબ ના કર્મ આવે, બીજો પૂતગલ છે જેને આર્થ ધ્યાન રહે છે એ આર્થ ધ્યાન મુજબ ના કર્મ કરે, અને પછી જે ધર્મ ધ્યાન છે એ ધર્મ ધ્યાન મુજબ કર્મ કરે. ધ્યાન નું તો ફળ આવે, આ ફળ ફળ ધ્યાન મુજબ કર્મ ના થાય તો એટલે ફળ ફળ આવે. એટલે ધ્યાન નું છે કે રૌદ્ર ધ્યાન નું ફળ મય રાક્ષસ ની વચ્ચે ઉત્પન્ન થાય. ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન અરે આત્મ ધ્યાન ને રૌદ્ર ધ્યાન એ બધો જાનવર માં જાય છે, એવા ધ્યાન છે. પછી છે તે ત્યાં આગળ ત્યારે એ જ કર્મ ભોગવવા પડે. ધ્યાન વસ્તુમાં એ કરનાર લઈ જનાર છે, ઘણું ફળ આપનાર છે. દાદા આ જે લોકો સુસાઇડ કરે છે એ બી એક જાતનું ધ્યાનનું પરિવર્તન જ છે ને? હા, એ ધ્યાનનું જ પરિવર્તન, એને રહું તો ધ્યાન છે. પણ દાદા સુસાઇડ કર્યું એટલે એ કુદગલ જે છે કુદગલને એને નશ કર્યું, અને પછી જે એનો રસ છે એને પોસ્ટપોન કર્યું, તો પછી બીજો જેનો જન્મ થશે એટલે ફરી એને આખું આખી જે આખું જે રન છે આખી જે મુસાફરી છે પૂરી કરવી પડે ને. એક લિંક છે તે એવી રહી જ આવે.